એટલે સમાજમાં જે બધા પાપાચાર કરનારા મોટા મોટા જે કાંઈ છે, તેને સત્પુરુષનો સંગ જ નથી. સત્પુરુષ સાધુ પુરુષનો સંગ જવા દો, સજ્જનનો પણ કોઈને સંગ નથી. વિચારો, આખો દિવસ સવારથી ઉઠીને સાંજ સુધીમાં કોઈ સજ્જનનો સંગ નથી. એ સજ્જનનો સંગ પણ જવા દો, મારી વાત તમે ટ્રેક ઉપર સમજો. સાધુ પુરુષનો સંગ નથી, હોય તો કેવો છે આપણે તમે જોયું, એવા હોવાનો. બાકી હકીકતમાં કેવો હોય, ગાંધીજી એવા હતા. કેવા હતા? લોકેશણાથી પર હતા, વિતેષણાથી પર હતા, શિષ્યષણાથી એટલે પુત્રેષણાથી પર હતા, અને પાપેષણા એનાથી પર હતા. હવે જે તમારે સાધુને પસંદ કરવો હોય ને, તો પેલા એ જો, પણ એવી આંખ લગભગ માણસને નથી, બધાને કોડા છે. ભલે ગમે તેવા ડાયા કહેવાતા હોય, મેં તો બહુ જોયું છે, ક્યારેક ક્યારેક તો મને એવું જોઈને એકલા એકલા રોવાનું મન થાય. એવા એવા બધા આંખો હોવા છતાંય, વિદ્વાનો હોવા છતાંય, ભણેલા ગણેલા હોવા છતાંય, પણ આંખો નથી હોતી, કોડા હોય છે. લોકેશણાથી પર હોય એવો સાધુ હતા, ગાંધીજી એવા હતા. આ પાકે ક્યાંથી એમ, નહીતર કોઈ પાક ન આવે. લોકેશના શું? કીર્તિ, પ્રશંસા, માન, મર્તવો. એની જેને ભૂખ ન હોય, ફેલાઈ જાઓ, મલાયેલાનો ભાઈ, એવી જેને વરખા નથી, એ જ તમને સાચું માર્ગદર્શન આપી શકે. નહીતર જેને માનની ભૂખ છે, એ તમને કોઈ સાચું કહી જ નથી શકવાના. બીજી વિતેષણા, જેને વિત્ત એટલે પૈસો, જેને કોઈ પણ એની પાસે આવે, એની પાસે જેને પૈસાની લાલચ નથી, એ જ તમને સાચું કહી શકે. બાકી જેને તમારે રૂપિયાની લાલચ છે, ક્યારે તમને સાચું કહે નહીં, તમને ક્યારે કડવું કહે નહીં, કહી જ ના શકે. પૈસાની ભૂખ ન હોય એવા કેટલા સાધુ મળશે, માફ કરજો મને, કે જેને પૈસાની ભૂખ ન હોય. મારી આ વાતથી સાધુઓ જ વધારે ખીજાય. હા, વાત સાચી છે, પૈસાની ભૂખ ન હોય કેટલા મળે. ભલે દાન ભેટને નિમિત્તે, પણ જેની પાસેથી લાલચ છે, એ શેઠને, એ માલિકને, એ શ્રીમંતને સાચું નહીં કહી શકે, જબાન ઉપર મોઢામોઢ સાચું નહીં કહે. અને જેને કોઈને કાંઈ જોતું નથી, એ બે ટૂંક વાત કરશે. આવું હોય તો આવે, ન હોય તો કાંઈ નહીં, શું છે. ત્રીજી બાબત છે પુત્રેષણા, એટલે શિષ્યેષણા, જેને શિષ્યોની ભૂખ ન હોય. ઘણા તો લિસ્ટ જ કરતા હોય છે, કેટલા થયા રાત દિવસ, બસ મોટા ટોળા, જેટલા મોટા ટોળા વધે એના માટે મરી જાય. તમને તો એક છોકરે, બે છોકરે, ત્રણ છોકરે, ચાર છોકરે, પાંચ છોકરે, છ છોકરે, સાત છોકરે, આઠ છોકરે, આઠ છોકરે, નવ છોકરે, અરે 11 ટીવીથી પણ તમને સંતોષ થઈ જાય કે હવે હા 11 પણ આને શિષ્યોને, આખી પૃથ્વીના માણસોને એને અનુયાયી કરી દો, તો એને એમ થાય કે પ્રાણીઓ ક્યાં થયા છે. આટલી શિષ્યોની ભૂખ હોય છે. અને ચોથી ભૂખ છે પાપેષણા. પાપેષણાનો એટલે મેં જોડેલો શબ્દ છે, આ ક્યાંય શાસ્ત્રમાં તમને નહીં મળે. અનૃતેષણા કયો ને, ખોટું કરવાની જેની નાભી સુધી એક પણ વૃત્તિ નથી, એ જ તમને સાચું કે. બાકી જેને ખોટું કરીને પૈસો લેવો છે, ખોટું કરીને બીજું કરવું છે, ખોટું કરીને બીજું આડુંડું કરવું છે, અનીતિ કરવી છે, અન્યાય કરવો છે, કાંઈ પણ ખોટું કરવું છે, એ સાચી વાત કહી શકશે નહીં. અને આ ચાર વસ્તુ જેનામાં ન હોય, એ નો જ સંગ કરાય તો આવી થાય, આવી આવું થાય. ગાંધીજીમાં એ હતું, એટલે આ બધા ફટાફટ નતરી. એમ કઈ સરદાર વલ્લભભાઈને પગમાં પાડી શકાય? ઓલા ગાંધીજી બોલતા હોય તો મરેલા બોલતા હોય, એવી રીતે ધીમે ધીમે બોલતા હોય. અને સરદાર બોલતા હોય એટલે, અને કેવો લાગે માણસ ઊભો હોય તો, એક હાંક મારે તો ગાંધીજી ધ્રુજી જાય, પણ છતાંય ગાંધીજી છે ધીમું બોલે તો સરદાર ધ્રુજી જાય. એ સત્પુરુષ કે ગાંધીજીના ઓશિકા, ચારિત્રને બહુ સરસ કોઈ મને એક વાત કરી, એ કે ગાંધીજીના ઓશિકાની નીચે કોઈ શરાબની બોટલ મૂકી જાય તો શંકા એ જાય કે મૂકી કોણે, મૂકી કોણે એને ગોતો. અને આજે કોઈના ઓશિકા નીચે મૂકી આવો તો એમ થાય કે પિતા ક્યારે હશે. મૂકી જાય તો એના ઉપર શંકા ના આવે, ગાંધીજી ઉપર શંકા ના આવે, મૂકનારને ગોતો. એટલે સારો સાધુ ગોતવો, સત્પુરુષ ગોતવો, ભાઈ આમાં તો એવું છે, તમને કારેલું ભાવે, તમને રીંગણા ભાવે, તમને તુરિયા ભાવે, પછી જેને જે ગુરુ મનાઈ ગયો એમાં એને કોઈ દોષ દેખાતા નથી. સારું સારું હોય એટલું પ્રેરણા લઈ લ્યો, એ સારું છે ને, કઈ બધા તો બધું ક્યાંથી આપી શકવાના છે. હું એવો કઈ ભોટ નથી કે આવું ન સમજી શકતો, પણ સમાજનો ઉત્કર્ષ ન થાય. સમાજમાં અત્યારે વગોવાયેલા સાધુઓ છે એના થકી કોઈ બે સારી વાત શીખેલા માણસો તો હશે જ ને, વ્યસન નહીં કરતા હોય, રોજ હરિઓમ હરિઓમ હરિઓમ ના જપ કરતા છે, કઈ કરતા તો હશે જ નહીં, કરતા જ છે, સમજાઈ ગયું ને, જયારે મળો ત્યારે હરિઓમ હરિઓમ, પણ કરતા તો થયા. હાલો આપણે એ ગુણ તો લઈએ, પણ પણ એ પણ છે, ઉત્કર્ષ ન થાય, સમાજનો ઉત્કર્ષ ન થાય. એટલે સત્પુરુષોનો સંગ નથી, પાપાચાર કરનારો તમામ વર્ગ લઈ ગયો. સત્પુરુષ જવા દો, સજ્જનનો સંગ નથી, સજ્જન પુરુષે જવા દો. પણ હવે વાત સાંભળજો, સારું સાંભળવાનું પણ એના નસીબે નથી. આ જેટલા જેટલા બધા તમે રાજકીય ક્ષેત્રમાં મોટી મોટી હસ્તીઓ છે, બધા છે, બધા છે, તમે થોડો વિચારો, આ બધા ક્યારે ગીતા વાંચતા હોય, ક્યારે ભાગવત વાંચતા હોય, ક્યારે રામાયણ વાંચતા હોય, ક્યારે રામાયણની કથા સાંભળતા હોય, ભાગવતની કોઈ કથા સાંભળતા, કોઈ સાધુ પુરુષના સત્સંગમાં રોજ જઈને થોડું સાંભળતા હોય, એક દાખલો બને જાય તોય હાજરી પુરાવા માને પોતાના પક્ષનો પ્રચાર કરવા માટે કામ કરે. એ સભાનો ઉપયોગ તો ત્યાં જ વોટિંગ માટે જ કરે, બાકી એને કથાને શું કહે. કોઈ તમે જોઈ શકો છો કે સારું સાંભળવાના, આખો દિવસ ઉઠે તે સુઈ જાય ત્યાં સુધી કોઠા કબાડા જ સાંભળવાના, કોને ઉઠાડવાનું, કોને ઊંધો નાખવાનું, કોને આમ નાખવાનું, કોને કહે, રાત દિવસ. આપણને તો એમ થાય કે આના આના મગજમાં કીડાય નહીં પડતા હો, જન્મીને કેટલા વર્ષથી આવું નવું જ કરે છે તે આને કાંઈ થતું નહીં હોય, આપણે તો થાકી જઈએ. સારું સાંભળવાનું, સારા શબ્દો કાનમાં પડતા નથી, બોલો એનો મહિમા છે, એનો સારું સાંભળવાનો, ત્યારે એના નસીબમાં સારું સાંભળવાનું નથી. વિચાર કરજો ભાઈ, આ આપણે સાંભળીએ છીએ કંઈ સામાન્ય નથી, ક્યાંય પણ સત્સંગ થતો હોય નસીબમાં તો છે સારું સાંભળવાનો. બીજ તો તમારા ઘરે આવી ગયા, ઉગે ઋતુ આવે ઉગશે, ચોમાસું આવશે ત્યારે ઉગશે, પણ બીજ તો તમારા ખિસ્સામાં આવી ગયા, શું પેલા માણા ગમે ત્યારે. જયારે એનો સંજોગ પડશે ત્યારે બીજ ઉગશે. એ તો ઋતુ આવે ફલ હોય, ઋતુ આવે જ કોટો ફળે ને, બાજરો તો આપણા ઘરમાં હોય પણ ઉનાળામાં ના પણ ઉગે, ચોમાસામાં જ ઉગે, ધરતી ને પાણીનો સંયોગ થાય. પેલાના નસીબમાં બીજ પણ નથી, સારા કર્ણમાંથી કાનમાંથી બીજ પણ પડતા નથી, ત્યાં ન કરાય. એક રોહિણી નામનો અઠંગ ચોર હતો. ચોર એવો ભાઈ, નગરશેઠના ખજાના ફાડે, રાજાના ખજાના ફાડે, ક્યાંય બેડ દિવસે બેડ્યું તો રાત્રે ક્યારે નીકળી જાય કોઈને ખબર પડે નહીં, પણ એવો અઠંગ કે પાછો ક્યાંય પકડાય નહીં. અને પાછો દિવસે તમે જો શેરીફ જેવો કપડાં પહેરીને ફરતો હોય, કોઈને શંકા ન જાય કે આ માણસ ચોર છે, એવી એની ચોર્ય વૃત્તિ હતી. એના બાપે મરતા મરતા એને એક બ્રહ્મવચન કહેલું, બ્રહ્મવચન કે બેટા, તું ચોરીમાં મારા કરતા પણ કુશળ થયો છો, મારા કરતા બાપ કરતા બેટો સવાયો, પણ એક વાત યાદ રાખજે, તારે આમ નામ જો નભવું હોય ચોરીમાં તો ક્યારેય મરતા મરતા તને કહું છું, ક્યારે કોઈ સાધુના સત્સંગમાં જાતો નહીં. વાહ, એ ચોર ને પણ અંદરખાને તો એમ છે જ ને કે સત્સંગ જેવી કોઈ મહામૂલી વાત નથી માણસને બદલનારી, એ ચોર ને ખબર છે. મરતા મરતા એને કીધું, તું ગમે ત્યાં જજે પણ કોઈ સાધુના સત્સંગમાં એની વાતને ક્યારેય સાંભળતો નહીં. મેં આખી જિંદગી નથી સાંભળી ત્યારે હું એ જ રીતે જીવી શક્યો છું, તું સાંભળતો નહીં. છોકરાએ વચન આપ્યું, બાપે પ્રાણ છોડ્યા. છોકરો ક્યારેય કોઈ સત્સંગમાં જાય નહીં, પણ એકવાર એને ક્યાંકથી રાત્રે પસાર થવું અને એક સાધુનો સત્સંગ ચાલે, સાંકડી ગલી પાછું વળાય નહીં, ગમે તેમ નીકળી જ જવું પડે, અને એ ઉતાવળે ભાગવા ગયો એમાં એક કાંટો એના પગમાં વાગી ગયો. કાનમાં આંગળી નાખીને ભાગતો હતો પણ હવે કાંટો વાગ્યો એટલે આંગળી તો કાઢવી જ પડે, શબ્દ ન પડી જાય એટલા માટે કાનમાં આંગળી નાખી દીધેલી નીકળતી વખતે. પણ કાંટો વાગ્યો એટલે બે આંગળી કાઢી અને પેલો કાંટો કાઢવો પડ્યો. એ કાંટો કાઢ્યો એટલી જ સેકન્ડમાં પેલા સાધુના શબ્દ એના કાનમાં આવી ગયા કે દેવતાઓને પડછાયો નથી હોતો. કાંટો કાઢી લીધો, કાનમાં આંગળી નાખી નીકળી ગયો, પણ એક જ વાક્ય એના મનમાં આવ્યું, શું? દેવતાઓને પડછાયો હોતો નથી. બસ બીજ આવી ગયું એને ઘરે. સમય જતા જતા જતા જતા જતા ભાઈ સમય નીકળી ગયો, અને એમાં શંકાને આધારે એકવાર એને પકડવામાં આવ્યો. ચોરી કરતા તો પકડાણો જ નહીં, શંકાને આધારે કદાચ આ હોય એમ માનીને એને પકડ્યો રાજના માણસો. એમાં રાજના અમુક માણસોને એવું થયું કે આ શંકા છે પણ કદાચ એ પોતે ચોરીમાં સામેલ હોય પણ ખરો, અને ઘણીવાર તો સાદા સરળ દેખાતા હોય એ બહુ પહેલા પણ હોય. લાદેનો તમે ફોટો જુઓ તો તમને સંત ફકીર જેવો લાગે, હ એવી દાઢી ને ઋષિનો દીકરો હોય એવો લાગે, એમ લાગે જ ને, ભયંકર ક્રૂર હિંસક માણસ છે. એક અમલદારને એવું થયું કે આ માણસ કબૂલે તો ઘણું બધું નીકળે એવું મારું માનવું છે, એટલે કે પણ આ લાગતું સીધો સાધો માણસ છે, આવડે ના આ છે તો શું કરવું. પછી એ કબૂલાત કરે એટલા માટે એને નશીલી દવાઓ ખવડાવી દેવામાં આવી, કેનની દવાઓ, અને એને દેવલોક જેવું વાતાવરણ રાજના રજવાડામાં હોય એમાં સુવડાવી દેવામાં આવ્યું, અને એક જણો બહુ રૂપીને પકડી આવ્યા અને ચતુર્ભુજ દેવતાનું રૂપ ધારણ કર્યું, સરસ મજાના કર્ણા કુંડળ એવા હેમ જડિત વસ્ત્રો આ તે બધું ચતુર્ભુજ એવા કર્યા, અસલ દેવ આવ્યો તમારે આંગણે, અને ઝુમર જળ રાટ ને અપ્સરાઓ નૃત્ય કરે ને મૃદંગો વાજે ને વાતાવરણ તમે જોવો એકદમ મદહોશ નશીલું. એમાં પેલો ધીમે ધીમે જેવો જાગ્યો અને જ્યાં જોયું તો સુગંધ સુગંધ શૃંગાર સંગીત નૃત્ય અપ્સરાઓ વીજળી આ બધે દીવાઓની રોશની વાહ, અને હમણે જોયું તો સામે ચતુર્ભુજ દેવતા ઉભા. વત્સ, આપ અત્યારે સ્વર્ગ લોકમાં છો. પેલો કે આ દેવલોકમાં જો આપને હંમેશને માટે નિવાસ કરવો હોય તો આપ તમારા પાપની કબૂલાત કરો. પેલાને થઈ ગયું કે અહીં રહેવા જેવું જ છે, પાપની કબૂલાત કરવાથી જો અહીંયા જ રહેવાનું થઈ જતું હોય તો આપણે કબૂલ કરી લેવા જોઈએ. એ કબૂલ કરી લેવાનો જ્યાં વિચાર આવ્યો ત્યાં પેલું સ્ટ્રાઇક થયું વાક્ય કે દેવને પડછાયો હોતો નથી, આને પડછાયો દેખાણો. અને જાગી ગયો કે ઓલો સાધુ કહેતો હતો કે દેવતાને પડછાયો નથી હોતા, એને ચિન્મય શરીર હોય છે, તો આને પડછાયો છે, આ નક્કી કાંઈક પ્રોગ્રામ છે ફસાવાનો, આ ચીટિંગ છે. અને તરત એક જ સેકન્ડમાં, એ તો હતો તો મોટો કુશળ કલાકાર, એટલે એક જ સેકન્ડમાં બદલી ગયો, ખોટું શું પાપ શું મને સ્વર કોઈ દી સ્વપ્નમાં વિચારી નથી આવ્યો, મેં કોઈનું લેવાનું કરવાનું આ તે મારા જિંદગીમાં નહીં, મારા જેવું પવિત્ર સાધુ પણ જીવી ન શકે એવું મેં જીવન જીવ્યો છું. ઓલો ચતુર્ભુજ છો તો દંગ રહી ગયો, ના આને શંકા એ પકડ્યો તો શંકા નહીં કાઢી નાખી એને, ગમે તેટલું ઉલટું સુલટું કર્યું કે નહીં સ્વપ્નમાં વિચારે ના આવે, હું તો મારું માથું આપી દઉં, બલિદાન આપી દઉં બીજાના જીવન માટે, હું આ કરું જ નહીં, મારું મારા બાપે મને સંસ્કાર નાખ્યો છે બીજાના, પરોપકારાય સદામ વિભૂતય, તમે શું વાત કરો છો, સ્વર્ગ લોકમાં રહેવું એના કરતા નરકમાં રહેવા પસંદ કરવું, પણ એવી રીતે અહીંયા ખોટું બોલીને હું અહીંયા નરક. દેવતાઓને ચક્કરમાં નાખી દીધા કે આપણે ખોટું બોલીએ છીએ, કા બોલ છેવટે હારી ગયા ઓલા લોકો અને એને છોડી દીધો, ભાઈ જાઓ જાઓ જાઓ તમે ખોટા પકડાઈ ગયો છો. કહેવાનું એક છે કે એક સાધુના વેણથી જો આ પૃથ્વી લોકની જેલ છૂટી જતી હોય તો દિલથી જેણે સત્સંગ કર્યો હોય, ગર્ભવાસ લક્ષ રાશિ નરક યાતના એમાંથી કેમ ના છૂટે. ભાઈ આ જ વિચાર પેલા ચોરને આવ્યો રોહિણીને કે એક વાક્ય સાંભળવાથી જો આ ભયંકર જેલમાંથી કાળ કોઠરીમાંથી છૂટી ગયો હોઉં તો એ સાધુની પાસે જિંદગી રહેવામાં કેટલો ફાયદો થાય. દોડીને ગોતીને સાધુના ચરણમાં પડ્યો અને એનો શિષ્ય થઈને આજીવન રહ્યો. આ બધા પાછા હોય અચાનક વાળા, એ આપણે ન કરી શકો, તમે કઈ ઘરે એમ ના છોડી શકો, પણ એ જેટલા પેલા હોય જોબન પગી જેટલો પેલો હોય એટલો ભક્ત પણ એટલો જ થાય, હિંડોળો જેટલો આમ જાય ને એટલો આમ જાય, અને જે હલેજની ડેંડા જે હોય ક્યાંય ન જાય. એટલે જે આમ છોકરાઓ તોફાન કરતા હોય ને મને બહુ ગમે, એમાં તેજ છે, એ તેજનો ઉપયોગ થાય અલગ વાત છે પછી, પણ હલે જ નહીં આમ ગોરીમાં જેમ બેઠું હોય પાપણ કેટલી વાર હલાવે છે એ ગણીએ આપણે, એ મોટો થઈને શું કરે, વાંદરાની પૂંછડે લૂમ બાંધે એવો હોય કઈક કરે. સરદારમાં તેજ હતું ને, શ્રીજી મહારાજે પણ કીધું ને ભાઈ જેને માયામાં ચોટવાનો સ્વભાવ હોય એ ભગવાનમાં ચોટે, પણ જેને ક્યાંય હેત જ ન હોય ભગવાનમાં ન ચોટે. સ્વાભાવિક છે, આ વૃત્તિઓનો બદલાવ કરી શકાય, પણ નવી આવિર્ભાવ કેવી રીતે કરી શકાય. એક શબ્દ સત્સંગનો પણ કેટલું કામ કરે છે. ગામડા ગામની વર્ષો થોડા વર્ષો પહેલાની વાત છે, એ ગામમાં એક હરિભક્ત ગામમાં જ્યારે સાધુ સંતો આપણા સત્સંગના સહજાનંદ સ્વામીના સ્વામિનારાયણ ભગવાનના સંતો આવે ત્યાં મંદિર હતું ગામમાં, આજે પણ છે. તો તરત જ એને બે ત્રણ દીકરા, તો એને ખેતી પણ મોટી 50-75 વીઘાની જમીન, પણ તરત જ છોકરાઓ ને બે ત્રણેય છોકરાઓને એ સાધુની પાસે મોકલી દે, મંદિરમાં રહ્યો એમની સાથે, પધરામણીમાં જાઓ બીજે ગામડે જાઓ સત્સંગ કરાવવા જાઓ એમની સાથે ફરો, એમનો સામાન ઉપાડો, વાસણ માંજો, સીધું સામાન લાવી દો, શાક સમારો, ભગવાનની સેવા કરો, બધું કરો. ત્યાં રહ્યો ખેતરે બાપો રે, બીજા ત્રણ મજૂર કરે એના પગાર ચૂકવે, છોકરાઓને સાધુ પાસે રાખે અઠવાડિયો 10 દિવસ બધી ત્યાં રહી. હવે વર્ષમાં તો સાધુ કેટલી વાર આવે, એને પાડોશીને ખેતરવાળો હતો ને એ આને જોયા કરે, પછી એક વાર ન રહેવાનું ને એટલે કીધું કે તમે વર્ષે દાડે આવું કરો છો તો તમે વર્ષે દાડે 2-3 હજારની ખોટ ખાવ છો, ઘરના છોકરા છે અને તમે એને મંદિરમાં પેલા બાવલિયા પાસે બેસાડી રાખવાની એની સેવામાં મૂકો અને મજૂર કરો ને એને પૈસા ચૂકવો તો ચોખ્ખો 2-3 હજારનો તમારે ખોટનો ધંધો છે. એટલે પેલા સત્સંગી પટેલ કે ભાઈ હું તમને કહું છું કે તમારા છોકરાને મજૂર ઘરે ખેતીમાં રાખો અને છોકરાને સાધુ પાસે મોકલો. તો કે ના, એવી મારે બુદ્ધિ નથી વહી ગઈ કે હું આવો ખોટનો ધંધો કરું, કાંઈ વાંધો, આ મેં તમને કીધું તમારા છોકરાને પણ તમે મજૂરીના પૈસા ચૂકવો મજૂરને, પણ છોકરાને સત્સંગમાં મોકલો. ના, ચોખ્ખી ખોટ એ કરાય, તમારા જેવા મૂરખ હોય એવો ધંધો કર. એ થોડા મહિનાઓ આમ ગયા છે કે વર્ષ દાડો ગયો હશે, જે પાડોશી ખેતરવાળો જે કહેતો હતો ત્યાં ખોટનો ધંધો તમે કરો છો છોકરાઓને માટે, અને પોતે પોતાને બુદ્ધિવાળો માનતો હતો અને હું આવો ખોટનો ધંધો ના કરું, એનો છોકરો જ એણે એવું કુકર્મ કર્યું કે ગામમાં હવે નીકળવું ભારે થઈ ગયું. મોઢું શું દેખાડે, ઘરે ને ઘરે છુપાઈ રહી, પણ આ સત્સંગી ભાઈ હતા ને પછી એ ટાણે પેલા મળવા ગયા કે હું તો તમને આશ્વાસન આપવા આવ્યો છું આવું બધું થાય, પણ તમે મને તેદી કહેતા હતા ને એનો જવાબ દેવા આવ્યો છું કે 2-3 હજારની ખોટ પોહાય પણ આ આબરૂ જાય ને એ પોહાય નહીં. જો તમે આ વર્ષે 2-3 હજારની ખોટ કરી નાખી હોત તો આજ જે ગામમાં નીકળાતું નથી, અને તમારા દીકરા એ કર્યો, દીકરીઓને સંબંધ કરી જોજો કેમ થાય છે, આખું કુટુંબ એ જમાનો ને, અત્યારે તો એમ ખબર જ છે બધાને કે આવું બધું સારું મળી જાય તો બહુ સારી વાત છે. પણ ત્યારે હવે કરી જોયો કેમ થાય છે, કોણ તમારી દીકરી દે છે, કોણ તમારી લે છે. પેલો રોયો, પોકે પોકે વાત સાચી છે. ત્યારે કહ્યું કે 3000 સારા ને ખોટ કાવી વર્ષે. તો કે હા, 3000 ની ખોટ વર્ષે ખાવી સારી, પણ આ આબરૂ જાય, જીવન વ્યર્થ થઈ જાય, અને કદાચ આત્મહત્યા કરી લેવી પડે એવી હદ સુધી પહોંચવું પડે. આ શા માટે થયું? સત્સંગ ન મળવા. સત્સંગ જરૂરી છે, સારું સાંભળવાના નસીબ ભાઈ. અને તમે વિચાર કરજો, એવા આ અમદાવાદની 60 લાખની વસ્તી હશે, સારું સાંભળવાના કેટલા કેટલા, કે જે રોજ રોજ નહીં તો અઠવાડિયામાં એના ઘરમાં કે કોઈ પણ જગ્યાએ એને સાંભળવાના નસીબ હોય કે સારું ગીતા ભાગવત, કોઈ સચ્ચરિત્ર, કોઈ સજ્જનનું ચરિત્ર એને કોઈ ઘરમાં સંભળાવતું હોય કે કોઈ મંદિરે જઈને સાંભળતા. દેવ દર્શન કરનારો ઘણો છે સમાજ, સત્સંગીઓ ઘણા એથી 5 દેવ આરતી કરીને વ્યા જનારા બધા હશે, પણ સારું સાંભળવાના સાંભળનારા કેટલા? સાંભળ્યા વગર ક્યારેય સત્સંગ પાકો થતો નથી, દેવ પણ એમ રીઝવી શકાતો નથી. સ્કૂલ કોલેજમાંથી પ્રાર્થના જતી રહી, મોરલ સાયન્સના કોઈ ટેક્સ્ટ બુકમાં પાઠ ના રહ્યા, લેસન્સ ના રહ્યા, તો જ્યાં સારો વિચાર જ નથી આવતો તો સારી ક્રિયા કેવી રીતે થાય, અને સારી ક્રિયા ન થાય તો સારો નાગરિક કેવી રીતે નિર્માણ થાય સમાજ? ઘણી વાર વિચાર આવે, હજારો પરિવારો, આખા દેશના ગણો ને કરોડો પરિવારો હશે, લાખો પરિવારો હશે, અરે ગામડાઓના એવા કેટલા પરિવારો હશે, અમદાવાદના એવા કેટલા પરિવારો હશે, કે જેને જો સારું સાંભળવા મળે તો એને એને સારું કરવું જ છે, પણ એને ક્યારેય કોઈ કહેનારું મળ્યું નથી આ ન કરાય. ગામડામાં તમે જાઓ, પરંપરાથી જોઈને છોકરાઓ બીડીઓ પીવે છે, ગુટકા ખાય છે, પણ એને કોઈ કહેનારું છે જ નહીં. બહુ બીડી પીતા છે, વડીલો શું કે, એ અમારી આમન્યા રાખો, આમન્યા છોકરા, અમે તમારી જેમ પીતા પણ હામી ન પીતા, મતલબ છુપાઈને પીતા, પીવો એનો વાંધો નહીં, પણ અમે બેઠા ને અમારી હામે આમ ન જગાવો. અર્થ શું? એને કોઈ કેનારું નથી કે આ ન પીવાય. મારી વાત સમજાય છે ને તમને? કોઈ કેનારું નથી કે આ પીવાય નહીં, આ હિંસા ન કરાય, માંસ ન ખવાય, ચોરી ન કરાય, લાંચ ના લેવાય, વ્યભિચાર ના કરાય, પરસ્ત્રીમાં આંખ ના બગાડાય, એને એને કોઈ કેનારું જ નથી, ક્યારે કોઈ સંભળાવ્યું નથી. નહીતર ઘણા એવા સરળ ચિત્ત હોય છે કે જેને સારું સંભળાવો. શ્રીજી મહારાજને મળવા માટે જ્યારે લોયાથી મહારાજ મીણાપુર આવતા હતા, અને વચ્ચેથી સરતાનપુરના કાંઈજી દરબારનું કામ હતું એટલે બોલાવ્યા, તો આવ્યા હોકો પીતા પીતા આવ્યા. ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજે કીધું, અરે દરબાર, આવા હોકા ક્યાં સુધી ચૂચ્યા રાખવા છે? તરત બોલ્યા, અરે પ્રભુ, તમારી જેવા કોઈ કહેનારા મેળા નહોતા ત્યાં સુધી, હોકો ફેંકી દીધો. કેનારા મેળા નહોતા ત્યાં સુધી, પ્રભુ કોઈએ કીધું નથી આટલી ઉંમર થઈ ત્યારે કે આ ન પીવાય. મારો બાપો પીતો હતો, દાડો પીતો હતો, અમે દરબારોમાં બધું આ હોય જ, હોકો પીડ્યો હોય, નળિયું બધી લાંબી કરીને ફૂંકું જ મારતા હોય, એવી રીતે માંસાહાર, એવી રીતે હિંસા, સસલા મારવા, ખાવા, વઘારવા, એ જ છે, બીજું શું છે? જન્માષ્ટમી એટલે જુગાર રમે, જુગારાષ્ટમી, બસ બધા રમે, કોઈનો ના પાડે નહીં. લ્યો, ગામડામાં બાપ ના પાડે નહીં, દાદી ના પાડે નહીં, દાડો ના પાડે નહીં, બેન ના પાડે નહીં, ભાઈ ના પાડે નહીં, કોઈ ના જ પાડે નહીં. જુગાર તો જન્માષ્ટમી રમવાનો જ હોય ને, કે આ તો કઈ ફરાળી ચીજ છે. કેવું, ક્યાં કૃષ્ણનું પૂજન ને અર્ચન ને વંદન ને દાસ્ય ભક્તિ, ક્યાં મીરાન, ક્યાં રાધા, ક્યાં અર્જુન, અને ક્યાં જુગાર? પણ એને કોઈ કહેનારું નથી એમ. આમાંથી એ રમેલા જ છે ને ગામડે, તો નાના હશે ત્યારે જુગાર, જન્માષ્ટમી રમ્યા જ હોય. કારણ કે ત્યારે કોઈ કેનારું નહોતું, શરમાવું નહીં પણ કેનારું નહોતું. આજ તમે ન રમો, આજ તમે ન રમો, તમને કોઈ આપે તો કે ભાઈ અમારામાં એ ન આવે, આજ તમને શરમ આવે ને તરત આ કરવાના, એમાં રસી ના આવે, આ શું કરવાનું છે? એના કરતા શેર બજારમાં ના પડી. આવા જુગાર રમીને શું કરું? એ એક જુગાર જ છે ને. પહેરવાના કપડા ન રહે એટલી હદ સુધી. તો આ બીજું શું જુગાર જ છે ને ભાઈ, જુગાર જ. એટલે આપણે ઘણી વાર ગામડે જઈને ક્યારેક નજર કરીએ, મને વિચાર આવે મેડમ આ એક ગામ હોય ને પાંચ દસ સત્સંગી હોય તો હોય, એનો અર્થ શું? શ્રીજી મહારાજે ગામડે ગામડે સંતો મોકલ્યા, પોતે માણકી ઘોડીના ગુડા દુખી જાય એટલી ફેરવી, એટલું રખડ્યા, ક્યાં ક્યાં તમે જાઓ તો અહીંયા મહારાજ આવ્યા હતા, આ ઓટલે બેઠા હતા, અહીંયા જીમા હતા, અહીંયા કેટલા ગામડા ફેર્યા, ક્યાં ક્યાં ક્યાં ક્યાં કેટલું કેટલું ફેર્યા. એક ગામમાં તમે અહીં મહાદેવ ડેરે સભા કરી હતી, અહીંયા વાવને કુળાવી મહારાજ ના આવ્યા હતા, અહીંયા અહીંયા મહારાજે સભા કરી હતી, અહીંયા ફલાણા માણસને સત્સંગ બોધ કર્યો હતો, કેટલું મળે. ત્યારે એ સાધુ હોય બધા પાછળ પાછળ ફરીને લાકડીઓનો મારભાર ખાય ખાય નહીં પણ સત્સંગ કરાવે. એટલે ખેડૂત બેઠેલો હતો એની વાડીએ સાધુ જઈ ચડ્યા, એટલે સાધુ પેલા ને કે ભાઈ પટેલભાઈ થોડી વાર હોય તો મારે તમને થોડી સત્સંગની વાતો કરી. એલા તું બાવલિયા નવરો, હું ક્યાં નવરો, હું લખો ઘેરથી નાનતો થઈ ગયો. ભાઈ ક્યાં આવ્યો કે કોઈ તો જીડ્યો નહીં, પાછો આવ્યો થોડી વાર પછી, ત્યાં પાછું સાધુ કે પાછો આવ્યો, હવે તમારે ટાઈમ હોય સમય હોય તો મારે થોડી વાતો કરી. ઊભો થઈ ગયો સાધુ, ક્યાં વાત તો કરવી જ છે. એ કે પટેલ ક્યાં જાવ છો? તો હું ગમે ત્યાં જાઉં. સાધુ વાંધો આવેલો તેને હાથી જોડ્યું, તો સાધુ કે હું તમારે હાથીને હેરવા હાલો તમને કઈ વાંધો છે? કા મારે તને ભગવાનની વાતો કરી. એને ભગવાનની વાતો શરૂ કરી તો એટલે પરણો અડાડી કે આમ પાછળ રે, મારો બળદ ભડકે, કળિયું ભાંગી નાખે, આ તું તું અહીં ક્યાં વાહે પીડ્યો, તુકારા ખાય, મેણા ખાય, લાકડીના ગોદા ખાય. એ ભાઈ, અરે સાધુ કે હા વાંધો નહીં હો, વાંધો પાછળ ઉભા રહે, પાછળ પાછળ હાલે, અને કીર્તનની કડીઓ બોલે, રામાયણની ચોપાઈ બોલે, ઓલાને વાતું કરે, ભગવાન ભજવા જેવા છે. એલા એ ધીમે બૂમું પાડ, મારો બળદ ભડકે, ઉતાવળો હાલી જાય છે, ચાહ ત્રાહો પાંગો થઈ જાય છે. ના ના ધીમે, તમે સાંભળો એમ જ બોલીશ. આમ વાતું કરે, ઉથલે ઉથલે ઉથલે ઉથલે, બપોર થતા તો દિલ રંગી નાખે ને કંઠી પહેરીને સત્સંગી થઈ જાય. એ ગામડે ગામડે જે સત્સંગ કર્યા હતા, એ કંટા કાઠીઓ ઊભા માણસે ચીબડાની જેમ કાપી ધાર તલવારની જો એક બરાબર થઈ છે, એવા બધા કાઠીઓ હતા. ત્યાં જ ભગવાન સ્વામીને ધામા નાખ્યા. એ જોબન વડતાલા પૂળો પૂળું મૂછું લીંબુ ખોવાઈ જાય અઠવાડિયા જડે, એવા મૂછના પૂળા પૂળા. ઘણી વાર નાના છોકરાની સામે આમ જોવે તો પેલાની એકી ચાલુ થઈ જાય, એવા ડરાવના ખરેખર એવા હતા. મેં નતો હમણાં કીધું, થોડા દાડા પેલા એક જણા હોય તો હવે ધોળે ખરેખર તમે જુઓ ને, આવે મોટી મોટી મૂછો ને શરીરે એવું પઠ્ઠા જેવું, આમ હાલે ને તો આમ બીક લાગે, મારી સામે આવીને બેઠા. મેં કીધું મારે તો આવડું કામ છે, તમે જાઓ. એ જે બોલ્યા એમ છે, હા તોય આમ પવનના આંચકા આવ્યા. આવા જ કાઠી દરબાર એ જમાને કેવાય છે, તમે જુઓ. એને ત્યાં ધામા નાખ્યા, અને એના કુળમાં કેવા સંસ્કાર, એવા દરબારો સવારના પોરમાં બેસી જાય, ત્રણ ત્રણ કલાક ધ્યાન કરે, આંખ ઉગાડે નહીં, એવા કીડીને મારે નહીં, જે મૃગલાને સસલાને મારી મારીને કાચા ચાવી જતા હતા, એ આજે કીડીનું કીડિયારું પૂરે એવા થઈ ગયા. મંદિરો કર્યા ગામમાં. આજ એ જ દરબારોના વંશમાં સત્સંગનો છાંટો નથી. કેમ? સાધુ નથી જાતા. કોઈ કથા કહે, કોઈને સંભળાવે તો એના વંશ પરંપરા એના બાળકોને ખબર પડે, મારો બાપ કેવો હતો, મારો દાડો કેવો હતો, મારે શું કરવાનું છે. એને કોઈ કહેનારું નથી. વિડીયો ભૂકે, વ્યસનો ભૂકે, દારૂ પીએ, બધું કરે, મંદિરના બોલતાના વાસણો વેચી વેચીને દારૂ પી જાય. મંદિર સાચવવા વાળા નથી કોઈ. ગામડાઓમાં ન રહ્યું સત્સંગ ઘણી જગ્યાએ, અને જ્યાં સાધુઓ ફરતા રહ્યા ત્યાં તમે જુઓ, તમને ખબર છે ગીરના જંગલમાં સિંહ જે માર્ગે થી વયો ગયો હોય ત્યાં હરણું એ ઘાસ કોઈ ચરે નહીં, ત્યાં આમ મારે ને આમ જે મોઢું અડાડે ને ત્યાં એને સિંહની ગંધ આવે. નીકળી ગયો હોય જે રસ્તે એ એ આજુબાજુનો ઘાસ કોઈ દી હરણું ચરે નહીં, ગીરના પૂજજો, એમાં એને સિંહની ગંધ આવે. આમ મોઢું અડાડે આમ કરી જાય, નો ખા જોવા માંડે ચારે બાજુ કાનના ફોઈણા કરીને, કઈક હાવજદાલો મોઠો બેઠો જ હોવો જોઈએ એમ. જે માર્ગે થી વયો ગયો ને અડધો કલાક થયો હોય તો એ ઘાસ હરણાવો ન ચરે એમ, જ્યાં સાચો સાધુ ફરી ગયો હોય ત્યાં કોઈ દી આવા પાપ ન આવે. પણ ફરતા નથી, સત્સંગ ઓછો થઈ ગયો, સાધુ ઓછા થઈ ગયા, બધું ઓછું થઈ ગયું, ઘણું બધું. અને મૂળ સાધુઓ જઈ શકે ને એવી બધી પરિસ્થિતિઓ જ્યાં જવાય છે, જ્યાં જઈ શકાય છે ત્યાં સત્સંગ છે. મૂળ વાત છે સાચું કઈક સાંભળવાનું, કાનમાં પડે તો ઉગે. આ શ્રવણનો મહિમા છે, પ્રથમ શ્રવણ ભક્તિ છે.